શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 38મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સંતોના મંડળો દેશ દેશાંતરોમાં વિચરણ કરવા લાગ્યા. પછી ગઢપુરમાં અભય રાજાના દરબારમાં બિરાજમાન સંતોના સ્વામી અને મહાસમર્થ મૂર્તિ ભગવાન શ્રીહરિ જન્માષ્ટમી આદિ ભગવાનના જન્મોત્સવો તથા સર્વે એકાદશીના ઉત્સવો ઉજવતા અને અતિ પ્રસન્ન મને શ્રીમદ ભાગવતની કથા પ્રતિદિન સાંભળતા, જ્યારે ભાગવતની પારાયણ પૂર્ણ થાય ત્યારે અભય રાજા પાસે શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથનું વિધિપૂર્વક વક્તાને દાન કરાવતા અને પોતાના આશ્રિત બ્રાહ્મણો પાસે આ શ્રીમદ ભાગવતના 100-100 પાઠોના પુરસ્ચરણ પણ કરાવતા, હે રાજન, મહાભારતમાં કહેલા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનું શ્રીહરિએ પોતે શ્રવણ કરી પાઠ પણ કર્યા તથા પોતાના આશ્રિત ઉત્તમ વિપ્રો પાસે તેના પાઠ અને પુરસ્ચરણો કરાવ્યા. હે રાજન, બીજા નગરો કે ગામડેથી આવેલા ભક્તજનો ભગવાન શ્રીહરિને પોતાને ગામ કે નગરમાં પધારવાની વિનંતી કરતા, ત્યારે ભગવાન શ્રીહરિ પણ અભય રાજાને પૂછીને તે ભક્તોના નગર કે ગામડે જતા, તેમાં ક્યારેક અભય રાજા પોતાના પુત્ર આદિ સંબંધીજનોની સાથે શ્રીહરિની સાથે જતા અને ક્યારેક શ્રીહરિની આજ્ઞાથી ગઢપુરમાં જ રહી ભજન સ્મરણ કરતા. હે ભૂમિપતિ, ભગવાન શ્રીહરિ તે ગામડે કે પુરમાં પધારી ભક્તજનોને પોતાનો પ્રસિદ્ધ પ્રગટ પ્રતાપ જણાવીને તથા મહાન ઉત્સવ ઉજવીને ખૂબ જ આનંદ પમાડતા અને ફરી ત્યાંથી પાછા ગઢપુર પધારી નિવાસ કરતા. હે રાજન, શ્રીહરિ જ્યારે ગઢપુરમાં ઉત્સવો ઉજવતા ત્યારે પ્રત્યેક ઉત્સવમાં હજારો નરનારીઓ, વૃદ્ધો, બાળકો અને ત્યાગી સંતો સંઘે સંઘમાં ભેળા મળીને આવતા. હે રાજન, ઉત્સવો હોય કે ન હોય, છતાં હજારોની સંખ્યામાં સંતો અને હરિભક્તોના સમૂહો દુર્ગપુરમાં પ્રતિદિન આવતા ને જતા. વચ્ચે ઘણા સમય સુધી ભગવાન શ્રીહરિની સમીપે તેમની આજ્ઞાથી નિવાસ કરીને રહેતા પણ ખરા. હે રાજન, સંખ્યાની ગણના કરવામાં નિપુણ પુરુષો પણ ભગવાન શ્રીહરિની સમીપે આવતા ત્યાગી તથા ગૃહસ્થ ભક્તોના જનસમુદાયને ગણવામાં સમર્થ થતા નહીં. હે રાજન, અક્ષર, કાળ, માયાના નિયંતા સ્વયં સાક્ષાત વાસુદેવ મનુષ્યાકૃતિ ધરીને ગઢપુરમાં બિરાજતા હોવાથી તેમના દર્શને આવતા હજારો મનુષ્યોની ભીડ જામતી, જેટલા ભક્તજનો રાજદરબારમાં હોય તેટલા જ નગરમાં અને તેટલા જ ઉન્મત્ત ગંગાને બંને કિનારે હોય તથા તેટલા જ જળમાં સ્નાન કરતા હોય, તેમજ લક્ષ્મીવાડીમાં, પુષ્પવાટિકામાં, વૃક્ષોની છાયામાં અને રાજદરબારમાં તથા રાજમાર્ગમાં પણ એટલા જ હરિભક્તોની ભીડ જોવામાં આવતી. હે રાજન, આવી રીતે ભગવાન શ્રીહરિની સેવા કરનારા સંતો ભક્તોને તથા ગઢપુરવાસી સર્વે ભક્તોને નિત્ય ઉત્સવનો મહાઆનંદ પ્રાપ્ત થતો રહેતો. પ્રતાપસિંહ રાજા કહે છે, હે બ્રહ્મન, હે સુવ્રત મુનિ, અભય રાજાને ખરેખર ધન્ય છે કે જેની નિષ્કામ ભક્તિએ સાક્ષાત પરમેશ્વરને પણ વશ કરી લીધા. શ્રીહરિ નિસ્પૃહી છે, છતાં તેની ભક્તિને વશ થઈ તેના રાજદરબારમાં અખંડ નિવાસ કરીને રહે છે. હે મુનિવર, તમે એમ કહ્યું કે ભગવાન શ્રીહરિના દર્શને આવતા અન્ય ગામ કે નગરના ભક્તજનોની પ્રાર્થના સાંભળી શ્રીહરિ અભય રાજાને પૂછીને તે ભક્તોના પૂર કે ગામમાં જઈ ઉત્સવો ઉજવી પાછા ગઢપુર પધારતા, તો હે મુનિવર, ભગવાન શ્રીહરિ ગઢપુરથી ક્યાં ક્યાં ગામ કે નગરમાં પધારી મહોત્સવો ઉજવી પાછા દુર્ગપુર પધારતા, તે ગામ કે પૂરમાં ઉજવેલા ઉત્સવોની કથારૂપ શ્રીહરિના પાવન ચરિત્રો મને સંભળાવો. હે સદબુદ્ધિવાળા, હે મુનિવર, ભગવાન શ્રીહરિની કૃપાથી આપને સર્વજ્ઞપણું પ્રાપ્ત થયું છે અને નિરંતર તેમની સમીપે જ આપ નિવાસ કરીને રહો છો, તેથી શ્રીહરિના એક પણ ચરિત્રથી તમે અજાણ નથી, માટે મને તે સર્વે ચરિત્રોની કથા સંભળાવો. ત્યારે સુવ્રત મુનિ પોતાના હૃદયમાં પ્રગટ શ્રીહરિનું સ્મરણ કરી પ્રતાપસિંહ રાજાને કહેવા લાગ્યા, હે રાજન, ધર્મની રક્ષા કરવા માટે અને પોતાના એકાંતિક ભક્તોના સંતોષને માટે આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામેલા ભગવાન શ્રીહરિના પાવનકારી ચરિત્રોની કથા હું તમને કહું છું, તેને તમે સાવધાન થઈને સાંભળો. હે રાજન, જ્યારે હજારો ભક્તજનો શ્રીહરિને પોતાના ગામ કે પૂરમાં પધારવાની બહુ જ પ્રાર્થના કરતા, ત્યારે કૃપાના સાગર ભક્તવત્સલ સર્વનિયંતા ભગવાન શ્રીહરિ તે ભક્તજનોનો પ્રિય કરવા તેમના ગામ કે પૂર પ્રત્યે પધારતા, વર્ણાશ્રમને ઉચિત ધર્મનું તથા પ્રેમે સહિત નવધા ભક્તિનું પોષણ કરતા ભગવાન શ્રીહરિ તે ગામ કે પૂરને વિશે જન્માષ્ટમી આદિના મોટા મોટા ઉત્સવો કરતા અને શતશાસ્ત્ર સંબંધી અનેક વાર્તાઓ કરી ભક્તજનોનો ઉત્સાહ વધારતા હતા. હે રાજન, સંતમંડળની સાથે રહીને ભગવાન શ્રીહરિએ જ્યાં જ્યાં મોટા ઉત્સવો ઉજવેલા છે એવા ગામ અને નગરો તો બહુ મોટી સંખ્યામાં છે, તે સર્વે ગામોની કથા હું તમને કહી શકું તેમ નથી, છતાં પણ કોઈ ગામ કે નગરમાં ભગવાન શ્રીહરિએ ઉત્સવ ઉજવી લીલાચરિત્રો કરેલા છે તેને સંક્ષેપથી કહું છું. હે રાજન, સૌવીર દેશના સુરસિંહ રાજાએ ભગવાન શ્રીહરિની સંતોના મંડળે સહિત પોતાના મચ્છિયાવપુર પધારવાની પ્રાર્થના કરી, તેથી ભગવાન શ્રીહરિ પ્રમાથી નામના સંવત્સરમાં સંવત 1865ના મહાસુદ વસંત પંચમીનો ઉત્સવ ગઢપુરમાં ઉજવીને અશ્વ ઉપર વિરાજમાન થઈ વર્ણિયો સંતો અને પાર્ષદોના મંડળોએ સહિત મચ્છિયાવપુરમાં પધાર્યા. હે રાજન, સનાતન વૈદિક ધર્મમર્યાદાનું સ્થાપન કરતા અને સર્વે જનોમાં પોતાનો અલૌકિક પ્રતાપ વિસ્તારતા શ્રીહરિ જે તે જનસમુદાયમાં છુપાઈને રહેલા અધર્મનો ઉચ્છેદ કરી તે મચ્છિયાવપુરમાં એક માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. હે રાજન, તે મચ્છિયાવપુરમાં પોતાના એકાંતિક ભક્ત એવા સુરસિંહ રાજાના રાજમંદિરમાં બિરાજતા પુરાણ પુરુષ શ્રી સ્વામિનારાયણ ભગવાને દેશાંતરમાં રહેલા પોતાના ભક્તજનોને સંદેશવાહક દૂતો મોકલી મચ્છિયાવપુરમાં પધારવા નિમંત્રણ મોકલી બોલાવ્યા, ત્યારે સુરસિંહ રાજાએ અમૂલ્ય વસ્ત્રો, અનેક પ્રકારના સુવર્ણમય આભૂષણો, સુગંધિમાન ચંદન તથા પુષ્પના ઉત્તમ હારો તેમજ હજારો રૂપામોરોથી શ્રીહરિનું પૂજન કર્યું. તે રાજાના દેવિકા નામના રાણી અને તેજોવતી નામના રાજકુમારીએ પણ સુવર્ણના તારવાળા અનેક પ્રકારના અમૂલ્ય વસ્ત્રો અને સુંદર સ્વાદિષ્ટ ભોજન વડે અતિ પ્રેમથી ભગવાન શ્રીહરિની પૂજા કરી. હે રાજન, સુરસિંહ રાજાના શાળાના પત્ની કેશિની દેવીએ પણ મોટા ઉપચારોથી ભક્તિભાવથી શ્રીહરિની પૂજા કરી. આવી રીતે સેંકડો અને હજારો નરનારીએ પ્રેમથી ભગવાન શ્રીહરિની પૂજા કરી. તે સમયે દેશાંતરમાંથી આવેલા હજારો નરનારીઓએ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીની રાજા આદિકે કરેલી પૂજા જોઈને તેમના પ્રતાપની અત્યંત પ્રશંસા કરવા લાગ્યા અને અતિ આનંદની સાથે વિસ્મય પામ્યા. હે રાજન, સુરસિંહ રાજા બહુ પ્રકારના ભક્ષ્ય અને ભોજ્યાદિ પદાર્થોથી ભગવાન શ્રીહરિના સર્વે સંતો, બ્રહ્મચારીઓ, સાધુઓ અને પાર્ષદોને પ્રતિદિન જમાડી તૃપ્ત કરતા હતા. હે રાજન, સુરસિંહ રાજાના દરબારમાં મુનિમંડળને મધ્યે ઊંચા સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા છે. તેમની ચારે બાજુ હજારો નરનારીઓની મર્યાદા પ્રમાણે સભા ભરાઈને બેઠી છે. મુક્તાનંદ સ્વામી આદિ સંતોનું ગાયક વૃંદ અતિશય પ્રેમથી શ્રીહરિના ગુણોનું સંકીર્તન કરી રહ્યું હતું. અનેક સંતો દ્વારા પૂજાયેલા શ્રીહરિ અનેક પ્રકારના વાજિંત્રોના નાદની સાથે ગવાતા કીર્તનો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. હે રાજન, સમય જતા ફૂલડોળનો ઉત્સવ આવ્યો ત્યારે ભગવાન શ્રીહરિએ અનંત ગૃહસ્થ ભક્તજનો તથા સંતોની સાથે ગુલાલ ઉડાડી રંગ રમીને સર્વે ભક્તજનોને ખૂબ જ આનંદ પમાડ્યા. તે સમયે શ્રીહરિ સુવર્ણની પિચકારીમાં ભરેલા રાતાપીળા રંગોનો ભક્તજનો ઉપર છંટકાવ કરીને તેઓના અંગોએ સહિત વસ્ત્રોને ભીંજવી ખુશ કરતા હતા. રંગ રમવાના પરિશ્રમથી શ્રીહરિના વિશાળ ભાલમાં ઉપસેલા પરસેવાના બિંદુઓ શ્વેતરંગના મોતીની સમાન શોભતા હતા. પોતાની બાજુમાં ગુલાલનો થાળ ભરી ઉભેલા સંતના હાથમાંથી ગુલાલની મુઠ્ઠી ભરી તે સંતના જ મુખ ઉપર લેપન કરી મંદ મંદ હાસ્ય કરતા શ્રીહરિ સર્વે ભક્તજનોને ખૂબ જ હસાવતા હતા. હે રાજન, આ પ્રમાણે મનુષ્ય લીલા કરતા અખિલેશ્વર પોતાના ભક્તજનોના મનને પોતાના સ્વરૂપમાં આકર્ષિત કરતા હતા. હે રાજન, શ્રીહરિએ તે સુરસિંહ રાજાના દરબારમાં વિધિપૂર્વક શ્રી દામોદર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી. હે રાજન, એક વખત તે સુરસિંહ રાજાના રાજભવનમાં મોટી સભામાં શ્રીહરિ બિરાજમાન હતા. રાજા પૂજા કરી ભગવાન શ્રીહરિને ચામર ઢોળી રહ્યા હતા. તે સમયે તેમને બોધ આપવા માટે શ્રીહરિ રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે હે રાજન, મારા આશ્રિત સર્વે ભક્તજનોએ બ્રહ્મવિદ, વેદવિત અને તપોનિષ્ઠ બ્રાહ્મણોની સેવા કરવી. આવા ભૂદેવોના અનુગ્રહથી માનવના સર્વ મનોરથો પૂર્ણ થાય છે. તેમાં પણ ગૃહસ્થ તમોએ તો વિશેષપણે કરીને બ્રાહ્મણોનું મોટા દેવતા માનીને પૂજન કરવું અને રાજ્ય સમૃદ્ધિની વૃદ્ધિ ઈચ્છતા હોય એવા રાજાઓએ પણ ખાસ કરીને બ્રાહ્મણોને પૂજવા. હે રાજન, નિષ્કપટ સેવા કરવાથી પ્રસન્ન થયેલા બ્રાહ્મણો રાજાઓએ ઈચ્છેલા ક્યાં કાર્યો સિદ્ધ કરી શકતા નથી, બધા જ કાર્યો સિદ્ધ થાય છે. કારણ કે પોતાના તપના પ્રભાવથી બ્રાહ્મણો દેવતાઓને પણ પોતાને વશ કરી શકે છે. પૂર્વે અનેક રાજાઓએ બ્રાહ્મણોની પ્રસન્નતાથી મહાન પુણ્યકર્મો કરી દેવતાઓને પણ અતિશય દુર્લભ એવી મોટી સિદ્ધિઓને પામ્યા હતા. બ્રાહ્મણોનું દેવની સમાન પૂજન કરનારા અનેક ધાર્મિક રાજાઓની ઉજ્જવલ યશકીર્તિનું આલોકમાં અદ્યાપી સુધી નારદાદી જેવા મુનિઓ ગાન કરે છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણોનું ઉત્તમ મહાત્મ્ય કહ્યું તેને સાંભળીને સુરસિંહ રાજા વિનયપૂર્વક ફરીથી શ્રીહરિને પૂછવા લાગ્યા કે હે સ્વામીન, આગળના ક્યાં ક્યાં રાજાઓએ આ લોકમાં કેવા પ્રકારના ઉપાયોથી બ્રાહ્મણોને પ્રસન્ન કર્યા હતા તે મને જણાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, વિશુદ્ધ બુદ્ધિવાળા અને વિનય સુરસિંહ રાજાએ આ પ્રમાણે વિસ્તારથી જાણવા પૂછ્યું તે સાંભળીને શ્રીહરિ તેમના પર અતિશય પ્રસન્ન થયા અને આગળના રાજાઓના આશ્ચર્યકારી આખ્યાનો સંક્ષેપથી સુરસિંહ રાજાને સંભળાવવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શ્રીહરિ મચ્છિયાવપુર પધાર્યા અને સુરસિંહ રાજાએ તથા અન્ય સર્વેએ શ્રીહરિની પૂજા કરી એ નામે 38મો અધ્યાય પૂર્ણ થયો.